गजगोविन्दं गजगोविन्दं गोविन्दं भज मूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुक्रुय करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रम् ध्येयं श्रीपति रूपमजस्रम् नेयं सज्जन संगे चित्तम् येयं दीनजनाय च वीतम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रम ध्येयं श्रीपति रूपमजस्रम नेयं सज्जन संगे चित्तम देयं दीनजनाय च वित्तम। पांच बाबत आ श्लोक में शंकराचार्य जीए आपने करवा माटे कहू, એમાં છેલ્લી પાંચમી બાબત ચાલે છે કે દેયમ દીન જનાય ચ વિત્તમ। ગરીબ લોકોને જરૂરિયાતમંદને દાન આપો, દાન વિશે એટલે કે દાન શા માટે આપવું જોઈએ એ વિશે આપણે થોડી વાત આગલા પ્રવચનમાં લીધેલી છે। પણ બધી વાતનો સાર બહુ સરળ રીતે યાદ રહી જાય એવી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે। મહારાજા ભોજ છુપાવે છે, ફરવા નીકળ્યા છે, ઘોડેસવારી કરીને ફરે છે, એમાં જંગલ જેવા પ્રદેશમાં પણ પ્રવેશ કર્યો। જંગલમાં ફરતા ફરતા એમણે એક કઠિયારાને જોયો। કઠિયારો લાકડા કાપતો હતો, પણ એટલો બધો પ્રસન્ન હતો કે મહારાજા ભોજ ઊભા રહી ગયા। એને એની પ્રસન્નતાએ આકર્ષ્યો। આવો પ્રસન્ન માણસ એમણે પહેલી વાર જોયો છે। ભોજ મહારાજને એ કંઈ ઓળખતો પણ નહોતો। ભોજ મહારાજાએ પૂછ્યું કે ભાઈ તું આટલો બધો પ્રસન્ન કેમ છો? જાણે તારી પાસે બહુ મોટો ખજાનો હોય, કારણ કે માણસ માણસને પૈસાથી જ માપે છે. અનાદિની આ કોણ જાણે એક મનમાં એવી ભ્રમણા છે કે જેની પાસે પૈસા હોય એ બધા સુખી બહુ હોય. પણ કેટલા સુખી છે એ તો ભગવાન જાણે. એટલે તારી પાસે કઠિયારા જાણે બહુ મોટો ખજાનો હોય એટલો બધો તું આમ ખુશી છે. પેલા એ કહ્યું કે હા, મારી પાસે ખજાનો તો એવો છે કે મહારાજા ભોજ પાસે ન ગણો. એને કઈ ખબર નથી આ મહારાજા ભોજ છે. મહારાજા ભોજ પાસે પણ ન હોય એવો ખજાનો મારી પાસે છે. એટલે વધારે રસ પડ્યો. એટલે કીધું, ઓહો, મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય? હા, પણ જોતા તો તારી પાસે એવું કઈ લાગતું નથી, તું સામાન્ય કઠિયારો છે. તો તારી રોજની આવક કેટલી? તો કે મારી રોજની આવક 6 પૈસા. એ જમાને 6 પૈસા બહુ થાય ને. એટલે 6 પૈસામાં તારી પાસે એવો કેવો ખજાનો છે કે જે મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય? તો કે ભાઈ, વાત એવી છે, માણસ પાસે કેટલો પૈસો છે એ મહત્વનું નથી, પણ માણસ પાસે જે છે એને કઈ રીતે વાપરે છે એમાં એનો સુખનો ખજાનો છુપાયેલો છે. જો વાપરતા ન આવડે અને પૈસા સાથે કામ પાડતા ન આવડે તો જેવડો મોટો પૈસાનો ખજાનો હોય એટલો જ દુઃખનો ખજાનો હોય. હવે આની તો એટલી ડાપણ ભરી વાતો જોઈને ભોજ તો ચમકી ગયા. એ કે રૂપિયાનો ઢગલો મોટો થતો જાય એમ દુઃખનો ઢગલો મોટો થતો જાય. હા, તો એવું વળી તારી પાસે શું આ 6 પૈસામાં વાપરવાનો કિમ્યો છે? તો કે મહારાજ, આ કિમ્યો એવો છે કે જો હું વાપરું છું એમ બધી દુનિયા વાપરવા માંડે અને એને વાપરતા આવડે તો કોઈ દુઃખી જ ના રહે અને બધાને સુખનો ખજાનો ખુલી જાય. બોલો, તમારે સુખનો ખજાનો ખોલવો છે? ખોલવો છે? ખોલવો છે? તો સાંભળી લ્યો એટલે મેળ પડે એવું નથી કોઈ પણ વસ્તુ, પણ બહુ ધારવા જેવી વાત છે. અભણ છે પણ છતાં એણે જે વાતો કરી છે એ ગજબ છે. કવિ કાગબાપુ કહે છે ને કે અભણ કે હું યાદ રાખે અને આ ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દો. મારી પાસે ખજાનો છે પણ સુખનો પણ એવો. તો કે એવું 6 પૈસામાં તું શું વાપરે અને કઈ રીતની તારી વાપરવાની રીત છે? તો કે સાંભળો, ત્યારે કુહાડો મૂક્યો નીચે બંબલીમાંથી, પેલા મતલબ કે ભોજરાજાને પાણી પીવડાવ્યું, પછી પોતે પીધું, પેલા ભોજને પીવડાવ્યું, પછી પોતે પીધું, ફાળિયાથી મોઢું લૂછ્યું, બેઠો. જો ભાઈ, મારે રોજના 6 પૈસાની આવક, 6 પૈસામાંથી 1 પૈસો એ હું કરજ ચૂકવવામાં વાપરું છું. હવે ત્યાંથી જ નુકસાની શરૂ થયું. અને ભોજ રાજા કે આ મારી પાસે જેને કરજ હોય કોઈ દી સુખી હોય, અને આ કે 1 પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું. 6 પૈસામાંથી 1 પૈસો કરજ ચૂકવવામાં, 1 પૈસો હું વ્યાજે આપું છું. 6 પૈસામાંથી 1 પૈસો હું ઘર ખર્ચમાં વાપરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસો એનો હું વેપાર કરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસાની હું મૂડી રોકાણ કરું છું. કેટલા ગયા? અને છેલ્લો જે એક પૈસો વધ્યો એની હું જકાત ભરું છું, આ મારી છ પૈસાની વ્યવસ્થા છે. આગંતુકભાઈ, વટિયામાર્ગુભાઈ, મુસાફર, આ રીતે જો બધા પૈસાને વ્યવસ્થા કરે તો દુનિયામાં કોઈ દુઃખી ના રહે. ભોજ રાજા કે હવે એક તો હું રાજા છું, હું આવા કોઈ મજૂર લોકોની પાસે જકાત લેતો નથી, અને આ એમ કે છે હું જકાત ભરું છું એક પૈસા. એક બાજુ લાકડા કાપે છે, મજૂરી કરે છે, પાછો વેપાર કરું છું, એને વળી પાછું મૂડી રોકાણ કરું છું, અને વળી પાછું કરજે ભરું છું અને પાછું વ્યાજે આપું છું. ભોજ મહારાજ કે ભાઈ તારી વાત તો ઉલટી સુલટી છે બધી, મને સમજાતી નથી, તું સમજાવ તો કઈ ખબર પડે. આ હવે તમે ભૈલા સાચું સમજ્યા, આ વાત એવી છે ને આમાં ભણેલા ભૂલી જાય, આ તો બધી કોઠાહુજી વાતો છે, સમજાવો ને થોડું. એટલે પેલા કઠિયારા એ વાત સમજાવી કે જો એક પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું, મતલબ કે મારા ઉપર મારા મા બાપનું ઋણ છે, એટલે મા બાપની સેવામાં એક પૈસો હું રોજ વાપરું છું, એ કરજ ચૂકવું છું. જો સુખનો ઉપાય છે ને, કારણ કે મા બાપે આપણા માટે એટલું બધું કર્યું હોય છે અને એનું ઋણ ચૂકવવું એ દીકરાની ફરજ છે, એટલે અત્યારે મારા વૃદ્ધ મા બાપની સેવામાં હું એક પૈસો વાપરી નાખું છું, એની સેવામાં, એ મારી કરજ ચૂકવણી છે. એટલે મા બાપને માટે વપરાયેલો પૈસો એ હું કરજ ચૂકવું છું એમ કહું છું. ભોજ મહારાજે કે વાત તો આખી ઊંધી જ નીકળી. સુખી થવાનો ઉપાય છે ને જુઓ, એટલે સુખી થવું હોય એણે મા બાપની સેવા કરવી અને એમાં પાછું વળીને જોવું નહીં, સુખનો ઉપાય છે. કારણ કે બહુ કરજ છે આપણે દરેકમાં. મને બે ચાર દિવસ નહીં એટલે ગયા રવિવારે શુક્રવારે છૂટીને એક જણાએ પૂછ્યું કે સાધુઓ સંસાર મૂકીને ચાલ્યા જાય તો પછી એના ઉપર મા બાપનું ઋણ નહીં, એમને ઋણ નહીં ચૂકવવાનું? ના, એને ઋણ મુક્તિ છે. એમણે સંસાર છોડી દીધા પછી એને કોઈ મા બાપનું ઋણ ચૂકવવાનું આવતું નથી. કારણ કે જે કરે છે એ આખા વિશ્વના જીવોનું ઋણ ચૂકવવાનું કામ કરે છે, એમાં મા બાપ પણ આવી જાય, બધા પણ આવી જાય. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અમસ્તુ કઈ શાસ્ત્રોમાં નથી કે, પણ આજે જેમ જેમ સમાજ ભણતો ગયો, અભણ હતો જ્યારે સમાજ ત્યારે આટલા વૃદ્ધાશ્રમો નહોતા, આજે જેમ જેમ ભણતો ગયો એમ વૃદ્ધાશ્રમો વધતા ગયા. બધું પોષાય છે પણ મા બાપ પોષાતા નથી. એટલે જો સુખી થવું હોય તો માવતરની સેવા કરવી. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ને એવા ઘણા ભજનો છે ને, ગાય ગાયને કઈ કઈ ને સમજાવી સમજાવીને કથાકારો આખ્યાનકારો ને બધા એ થાકી ગયા, પણ લોકો જે ધારે છે અને સમજે છે, વિચારે છે અને પાળે છે એ સુખી છે. હમણાં તમે છાપામાં કદાચ આવું તો નહીં વાંચતા હો, તમારો વાંચવાનો ક્રેઝ જુદો હોય, પણ થોડા દિવસ પહેલા એક કિસ્સો છાપામાં છપાયો હતો. મા બાપે પોતાના છોકરાને ઉછેરવામાં ભણાવવામાં પોતાની પાસે જે મૂડી હતી એમાંથી એમણે એનું ખૂબ કર્યું. મરણમૂડીમાંથી પણ છોકરાને ડોનેશન આપી, મરણમૂડીમાંથી નોકરી ઉપર ડોનેશન આપી ચડાવી, અને મરણમૂડી હશે એ વાપરીને છોકરાને પરણાવ્યો. એક જ દીકરો, મા બાપને આશા તો હોય જ, હવે છોકરો પરણીને લાડે કોડે ઘરે આવ્યા, થોડું વખત તો બધું બરાબર ચાલ્યું જેમ બધે ચાલતું હોય છે એમ, પછી ઘરમાં કંકાસ વહુ સાસુઓને વધ્યો, એટલે હંમેશા કોણ જાણે થાય છે એમ મોટે ભાગે છોકરો એની ઘરવાળીનો પક્ષ લે, મા બાપને પછી જેમ તેમ બોલે, તમારે બહુ ટક ટક ન કરવું, મારા ઘરના ગમે નહીં, બોલવામાં ધ્યાન રાખો, મા બાપને શિખામણતી. વાત એ સાચી છે, ઘરડા હોય એ થોડું સમજવું જોઈએ, એને શું કરવાનું પછી ટક ટક કરવું જોઈએ, પણ સ્વભાવ જાય નહીં ને એની સ્વભાવ. હું તો એમ કહું છું, આ બધા એમ કહે છે સ્વભાવ જાય નહીં, સ્વભાવ જવા કરતા જેણે આખું ઘર સજાવીને ઈંટે ઈંટ ઊભી કરીને આ બધું કર્યું હોય, એ છોકરો પરણીને આવે અને એમાંથી એનો આખો માલિકી હક જતો રહેતો એવું લાગે, પછી એને જીવમાં કેવું થાય? હવે એણે કાંઈ પૂછી પૂછીને કરવાનું થાય, લેવાનું થાય, એ એને અંદર જે પીડા થાય છે ને એ વાણી દ્વારા વ્યક્ત થાય છે, પછી ઝઘડાનું સ્વરૂપ લે છે. મૂળ નિદાન આ છે કે આ બધું અમારું અને બે કાવડિયાની બારીથી આવી એ પછી બધું કબજે કરી લે, એ કેમ ચાલે? એનો ઝઘડો એનો પછી. એટલે સાસુઓને એનું વર્ચસ્વ જવા નથી દેવું, વહુઓને અને પરિવારને જો ઝઘડો ન જોઈતો હોય તો સાસુને એનું વર્ચસ્વ રહેવા દેવું, જેને બધી વસ્તુ એની છે ને બધું તમારે વાપરવાનું તમારે હોય, પણ એને પૂછીને કે બા હું આ લઉં, હા તો લ્યો તો મજા જ છે, સીધે સીધું લઈ લ્યો તો બા ને એમ લાગે કે મારું કાંઈ નહીં આમાં પૂછવાનું, કાંઈ નહીં મારું. મૂળ એ મૂળ ઈ પીડાની સાસુને નથી ખબર, એટલે પછી આવું થાય છે ને એમ કે છે સ્વભાવ છે ને પેલું છે. સ્વભાવ નથી એનો, રાખો પ્રમુખ કરી દો મોટા, જુઓ બસ આવડે તો થાય, પૂછી પૂછીને કરે તો બહુ સારું. બહાર જાય તો બા હું બહાર જાઉં છું, દસ મિનિટમાં આવ્યો, પછી ભલે ત્રણમાંથી ત્રણ કલાક જઈ આવે, પણ પૂછીને જાય એટલે બહુ એને ગમે કે મારું ઘરમાં હાલે છે. એટલે પછી આ ઝઘડો થયો એમને, ને પછી છોકરો તો એવો વધારે માંડ્યો પેલા માવતરને ઝઘડવા, તો પછી એક દિવસ એ છોકરાએ પોતાની મેળે નીકળીને બીજે રહેવા જતો રહ્યો. મા બાપ તો પછી એકલા થઈ ગયા, ને પછી છોકરાનું કે આવવા જવાનું તો હતું નહીં, હશે કઈ વાંધો નહીં આપણે સુખે રહેશું. હવે ત્રણ એક મહિના આવી રીતે ગયા, ત્યાં અચાનક છોકરો અને છોકરાની વહુ બે આવ્યા, શનિ રવિના રજામાં કંઈ હશે એટલે આવ્યા, અને મા બાપને પગે લાગ્યા અને માફી માગી છોકરાએ વહુએ કે અમારી ભૂલ થઈ ને તમે તો માવતર કહેવાય ને અમારી ભૂલ જતી કરો. આ તો બહુ સારું જ લાગે મા બાપને, સારું રોકાવ રહ્યા બે ત્રણ દિવસ, પછી આગ્રહ કર્યો, બે ત્રણ દિવસ સુધી આગ્રહ કરી રાખ્યો કે તમે હવે અહીંયા એકલા રહ્યો એ અમને પસંદ ન આવે, અમારી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે અમારે ત્યાં રહેવા આવી જાઓ, સમજાવીને મા બાપને લઈ ગયા. મા બાપ બહુ ખુશી થયા કે કંઈ વાંધો નહીં, છોકરો મોડે મોડે જ સમજી તો ગયો, એટલે છોકરાને ત્યાં રહેવા ગયા. સુખેથી દિવસો જાય છે, મા બાપને બહુ પ્રેમથી રાખે છે, અને મા બાપને છોકરા આવી રીતે આ અવસ્થામાં રાખતા હોય તો આનંદ થાય, સ્વાભાવિક છે. એટલે જાણે એમ થયું કે બસ હવે આપણો છેલ્લો જીવનનો અંતિમ તબક્કો સુખમાં જશે, છોકરાને સમજ આવી, સારું થયું. એમાં થોડા દિવસો ગયા, ત્યાં છોકરો ઓફિસે ગયો, પાછળથી એક બે ગુંડા જેવા માણસો આવ્યા. આ છાપામાં આવેલી ઘટના છે, તમારે વાંચવી જ જોઈએ, છતાં નથી વાંચતા તો અમે વાંચીએ છીએ ને તમને કહીએ છીએ. એટલે એક બે ગુંડા જેવા માણસો આવીને પેલા બે જણાને કહ્યું માવતરને કે જો અમે તમને ચેતવણી આપવા આવ્યા છીએ, અમે તમારા છોકરા પાસે 8-10 લાખ રૂપિયા માગીએ છીએ. છોકરા પાસે અમે ઘણીવાર માગ્યા છે પણ એ વ્યવસ્થા કંઈ કરી શકતો નથી કે જે હોય તે અમને આપતો નથી, એટલે તમે ગમે તે કરો, એને કયો આપી દે, નહીતર તમારા છોકરાને તમે જીવથી ખોશો. એટલે અમે તમને ચેતવણી આપવા આવ્યા છીએ, અમારા 8-10 લાખ રૂપિયા બાકી છે, તમારા છોકરાને કહી દેજો આપી દે, નહીતર તમારો છોકરો જીવથી જશે, અમે એની હત્યા કરી નાખશું. જે કઈ જતા રહ્યા, માવતર તો ધ્રુજી ગયા કે તો પછી આ કેમ જીવાય આપણે. એટલે છોકરો ઘેરે આવ્યો એટલે એને વાત કરી કે આવી રીતે તારી પાસે કરજ છે? હા બાપુજી, મારા ઉપર 8-10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એટલે મુશ્કેલી છે. પણ કેમ તમે પૂછો છો? તો કે આજે બે માણસો આવ્યા હતા ને એ વાત કરતા હતા કે નહીતર અમારે તમારે છોકરાને પૂરો કરવો પડશે. તો કે હા, મને ધમકી આપી છે પણ શું કરું, તેમ કરીને આંખમાં આંસુ આવી ગયા. બીજો તો રસ્તો શું કરીએ, મારી પાસે છે નહીં. એક બે દિવસ થયા વળી પાછા પેલા લોકો આવ્યા, એટલે પછી એને થઈ ગયું કે આ મારી જ નાખશે છોકરા. એટલે છોકરાને કીધું કે તને શું ઉપાય લાગે છે, કંઈક કરવું જોઈએ? તો કે હવે બાપુજી, એમાં એવું છે, તમે ત્યાં રહ્યો છો, અમે તમને સાચવીએ છીએ, આપણે તમે જે ઘરે રહેતા હતા એ મકાન વેચી દો, અને બેંકમાં કાંઈ તમારે પડ્યું હોય તો એ બધું આપો તો ભરપાઈ થઈ જાય, બાકી તો બધું આ તમારું જ છે. એટલે માવતર કે સારી વાત છે, બીજું શું? એ પેલું મકાન 8-9 લાખમાં વેચ્યું, મરણ મૂડીમાં 1-2 લાખ જે છે એ બધા ઉપાડીને ખાતું ઝીરો કરીને એને 10-11 લાખ છોકરાને આપ્યા. એ છોકરાને પૈસા આપ્યા, બીજે દિવસથી બદલાઈ ગયા. પૈસા પડાવવા માટેનું જ કાવતરું, પૈસા પડાવવા માટે ત્યાં લઈ ગયા, સેવા કરી, ખોટા માણસો મોકલ્યા, મકાન વેચાવડાયું, બેંકમાંથી મરણ મૂડી બધી લઈ લીધી, એક પૈસો રહ્યો નહીં, અને હવે બદલાઈ ગયા. મા બાપને તિરસ્કાર કરે, ખાવા ના આપે, પાણી ના આપે, ઔષધ ના આપે, જમવાનું સરખું આપે નહીં, પથારી કરી આપે નહીં, ઉલટાને મારપીટ કરે ને એવો ત્રાસ કે નરક જેવું દુઃખ આવી પડ્યું. મા બાપ કે હવે અમારી પાસે કાંઈ રહ્યું નહીં દીકરા, હવે અમારે ક્યાં જવું? તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમને ફાવું હોય તો આવે રહ્યો, નહીં તો નીકળો, હાલતા થા. આ પેલા તું મારો દીકરો થઈને બોલે છે? તો કે હશે, તમારે જે માનવું હોય તે, કોણ કોનો દીકરો લ્યો. ઓ 2-3 મહિના એમણે ખૂબ ત્રાસ ભોગ્યો, અને પછી કોઈની ઓળખાણ આ તે ઊભી કરીને ગમે તેમ કરીને વૃદ્ધાશ્રમમાં, આજે એ મા બાપ પહેરેલે કપડે નીકળીને વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે છે. આ ઘોર પાપનો, નરકનો, દુઃખનો રસ્તો છે. ભૂલો ભલે બીજો બધું, પણ મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. જે આ તો તમને શિખામણ છે ભાઈ, સુખી થવાનો આ રસ્તો છે. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, પેટમાં કેટલી પીડા ભોગવી છે, ઉપરાંત ઉછેરવાની કેટલી બાધા માનતા રાખીએ છીએ. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બનીને છુંદશો નહીં. મુખે કાઢીને કોળિયા મોમાં દઈ મોટા કર્યા, મુખેથી કાઢી કોળિયા મોમાં દઈ મોટા કર્યા, એ અમૃતના પાનારને હવે ઝેર ઉછાળશો નહીં. ઝેરીલા શબ્દો કહીને એને હવે ત્રાસ આપતા નહીં, એની સામે ઝેર ઓકતા નહીં, એમ જેમ તેમ બોલ્યું, તમને અમૃતના કોળિયા દીધા છે, એના ઉપકારનો કોઈ પાર આવે એમ નથી. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા. સીધા શબ્દો છે, સમજાય છે ને ભાઈ? ઓ લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા, તો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. ભીને સુઈને પોતે અને સુકે સુવાડ્યા આપને, ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. રાત્રે પથારી બગાડે તો એ ભીનામાં માં સુઈ જાય અને કોરામાં બાબલાને સુવડાવે. દરેક છોકરો આમ જ મોટો થાય. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમી મઈ આંખને ભૂલથી પણ ભીંજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો. હવે આ શીખ પેલો કઠિયારો આપે છે કે હું કરજ ચૂકવું છું. એક પૈસા સુખી થવું હોય તો પૈસો જે છે એમાંથી માવતરની સેવા કરો તો કરજ મુક્તિ થશે, પિતૃઋણમાંથી મુક્ત થવાશે, આશીર્વાદ આપશે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું, મા બાપની આ જીવન પર્યંત સેવા કરો. સ્વાભાવિક છે, મા બાપના બહુ સ્વભાવ હોય છે, હોય જ. હવે નાનું છોકરું હોય તો એને દાંત નો હોય, માવતરને દાંત નો હોય. હવે એને પોચું પોચું જોઈએ, ઘરડા નહીં પોચું પોચું જોઈએ. લાકડા જેવા રોટલા આપે, ચવડ થઈ ગયેલી રોટલી આપે, તે ડોસો શું ખાય? કૂતરાને નાખે એમ થાળી કરીને આપે. ઘણું કરતા હોય છે, આવું બધું બહુ થતું હોય છે સમાજમાં, પણ આવું ન કરવું. સંતાનથી સેવા ચહો તો સંતાન છો, સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. કારણ કે તમારા બાબલામાં અને એ જ સંસ્કાર આવે છે કે મા બાપને આમ જ તર છોડાય તો છોકરો મોટો થઈને એવું જ કરે. પછી જે જોયું છે ને એ જ આવે. પછી એને કવિતાઓ સંભળાવી દેવાથી સંસ્કાર નથી આવતો, ચોપડી વાંચી લેવાથી નથી આવતો. પણ જે ઘરમાં જે છોકરો એના મા બાપ સામે ઊંચે સાદે બોલ્યો ન હોય તો એનો છોકરો એની સામે નથી બોલવાનો ને. પણ હવે પોતે જ મા બાપને ગાળો દેતા હોય તો છોકરો શું કરે? એટલે માવતરની સેવા કરવામાં એક રૂપિયો વાપરું છું એને હું કરજમાં ચૂકવવામાં વાપરું છું. બહુ સર, ભોજરાજાને બહુ આનંદ પડ્યો કે એક મારા રાજનો અભણ માણસ પણ મને કેવું સમજાવે છે. પછી મહારાજ, એક પૈસો વ્યાજે આપું છું, એટલા માટે વ્યાજ કહું છું એને કે મારે બે દીકરા છે, બે દીકરાના ઉછેર માટે હું એક પૈસો વાપરું છું, એ વ્યાજે મૂકું છું. મોટો થઈને એ મને મળવાનું જ છે ને પાછું મહારાજ, ત્યારે હું એક એક પૈસો વ્યાજે મૂકતો જાઉં છું મારા છોકરાના ઉછેરમાં, એના લાડકોડમાં. લાખો લડાવ્યા લાડ તમને, એના લાડ લડાવ્યા છે. માટે એક પૈસો હું છોકરાઓની પાછળ ખર્ચું છું, એ વ્યાજે આપું છું, વ્યાજ સહિત મને પાછું આવવાનું છે. પણ એ તો એ જમાનાની વાત છે, આ જમાને તો મૂડીને વ્યાજ બે જાય એવું છે. આ છોકરા માટે આ જમાનામાં વ્યાજનું જવા દો, મૂડીએ વહી જાય છે. સાચું ને? આજે આજે એવું છે, બધું એવું વ્યાજે જાય, મૂડીએ જાય. પણ છતાંય જ્યાં જ્યાં છે ત્યાં વ્યાજે આપેલું જ ગણાય. પણ એક વસ્તુ કે છોકરાને માટે ખર્ચવા માટે કોઈને કાંઈ ઉપનિષદ સંભળાવવું પડતું નથી, એના માટે આ કથા છે જ નહીં. સૌ પોતાને મોહ છે એટલે છોકરાઓ માટે તો ખર્ચવાના જ છે. પણ આમાં મજાની વાત એ છે ભાઈ, નજરમાં આવે તો આનંદ આનંદ થઈ જાય એવી, કે એક પૈસો એટલે જેટલું છોકરા માટે ખર્ચે છે એટલું જ માવતર માટે ખર્ચે છે, એ મજા. આનું જે ભાગ છે, ડિવિઝન છે, વેચણી છે પૈસાની, એ મહત્વની છે. કે છોકરા માટે એક પૈસો વાપરું છું, એક પૈસો મારા માવતર માટે એટલો જ વાપરું છું, એમાં ઓછું નથી વાપરતો, એ ભાવના સમજવાની છે. એક પૈસો તો પ્રતીક છે, 6 કરોડ સમજો ને, પૈસો તો પ્રતીક છે. આજે પૈસાનું શું, પૈસો મળતો નથી બજારમાં, શું જોવા આરતી ઉતારવી તોય નથી મળતો, નહીતર તો લોકો પૈસો જ નાખે ઠાકોરજી આગળ. એટલે સમજીને રિઝર્વ બેંકે પાછા ખેંચી લીધા. એ ત્રાંબા ના આવતા ગોળ ખબર છે ને, આપણે જોયા છે, એ ગલામાંથી એ જ નીકળતા. એટલે એટલો જ માવતર ની પાછળ ખર્ચે જેટલો દીકરા પાછળ ખર્ચે છે. ખર્ચાય વાંધો નહીં. બીજી પણ એક વાત એમાં સમજવાની છે, છોકરાને આપો પૈસા પોકેટ મની વાપરવા માટે, છોકરાને લાડ લડાવો, પણ છોકરો ફીટી ન જાય, એનો સંસ્કાર ન બગડી જાય. આજે રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક એવા સુખી શ્રીમંત નબીરાઓ જાત જાતના બધા આવું કરે છે, ફીટી ગયા કે